સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલ રૂપિણી હસિતા તારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી એમણે મહારાજના ધામમાં જવાનો શુભ સંકલ્પ કર્યો અને રાજકોટની કથા વખતે મહારાજ એમને તેડવા આવ્યા એ પ્રસંગ આપણે સાંભળ્યો. ત્યાર પછી નાના પાર્ષદ અર્જુન ભગતને સ્વામીએ દીક્ષા અપાવી અને સાધુ ધર્મ જીવનદાસ સ્વામી નામ રાખી અને સ્વામી પાછા ગોંડલ પધાર્યા. વિક્રમ સંવત 1974ની સાલ હતી. ચોમાસાના દિવસો પૂરા થઈ રહ્યા હતા. પાદરવો ગયો પછી આસો આવ્યો અને એ અરસાની અંદર આખા એ સૌરાષ્ટ્રમાં કડકડિયાનો રોગ ફાટી નીકળ્યો હતો. અત્યારે જેમ કોરોના છે એવી રીતે એ સમયમાં કડકડિયાનો રોગ ફાટી નીકળ્યો હતો. એટલે કડકડિયાના રોગની અંદર ઝેરી તાવ, લોકોને ઝાડા ઉલટી થાય, શરીરમાંથી આમ ગાંઠો ફૂટી નીકળે અને જોત જોતામાં માણસ છે એ મૃત્યુ પામે. એ વખતે મેડિકલ સાધનો એટલા બધા નહોતા એટલે દવાઓ પણ નહીં અને એવી સારવાર પણ ન થાય. આજે તો વેન્ટિલેટરને આ તે બીજું ત્રીજું કેટલું છે એટલે લાઈફ સેવિંગ રેશિયો ઘણો મોટો છે. પણ આજથી લગભગ 100 વર્ષ પહેલાં એવા સાધનો નહોતા એટલે મૃત્યુ દર ઘણો ઊંચો હતો. આ કડકડિયાના ભીષણ રોગે લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો. માણસો શહેરો અને ગામડાઓ છોડી અને સીમમાં જઈ અને વસવા માંડ્યા. છેટા છેટા નોખા પડી જાય એટલે એમને ચેપ ન લાગે. ગોંડલ મંદિરની અંદર મોટાભાગના સંતો પાર્ષદો એમને પણ કડકડિયાનો રોગ થયેલો. એક પુરાણી સ્વામી અને બીજા શાસ્ત્રીજી મહારાજ, એ બંનેને રોગ નહોતો થયો, બાકી બધા સંતો પાર્ષદો બધાને રોગ થયો હતો. પ્લેગ કહીએ કે હા, બસ કડકડીયો કયો પ્લેગ હે, પ્લેગ બરાબર, મરકી, પ્લેગ કે મરકી જે કહીએ તે. પુરાણી સ્વામી અતિ કરુણામૂર્તિ, હૃદયમાં અતિ દયા, સેવા ભાવના એવી. એમાં સંતો બીમાર પડ્યા એટલે સહેજે તરત સંતોની વ્યવસ્થા કરાવી, બધાને અલગ અલગ રાખ્યા, ક્વોરન્ટાઇન કર્યા. આજની ભાષામાં વાડીમાં ગોંડલવાડી જે છે ત્યાં નાની નાની ઝૂંપડીઓ બનાવી. એક ઝૂંપડીની અંદર એક સંત, એવી રીતે બધા સંતોને અલગ અલગ રાખ્યા. ઉકાળા પાણી તૈયાર કરતા, ઔષધિઓ ભેળી કરી અને ઉકાળો બનાવે અને દેગડું ભરી અને સ્વામી પછી એક એક સંતને પાવા માટે જાય. શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે મને હું દેગડું ઉપાડું અને પુરાણી સ્વામી છે એમાંથી બધા સંતોને પીવડાવે, પીરસે. માંદા સંતો હોય એટલે દોતિયા આ તે નાની મોટી બીજી સેવા, વાળવું, ચોળવું, સાફ સફાઈ, જમાડવા, એ બધી સેવા શાસ્ત્રીજી મહારાજ અને પુરાણી સ્વામી એ બંને સંતો કરતા. સાથે સાથે સ્વામીના હૃદયમાં એટલી બધી દયા કે શહેરમાં લોકોને આ રોગથી જે લોકો વધારે પીડાતા હતા તો એમની સારવાર માટે પણ વાડીની અંદર વ્યવસ્થા કરી સ્વામી, અને એમને પણ આવી રીતે વૈદ્યોએ બતાવેલા ઉકાળા અનુસાર એમને ઉકાળા તૈયાર કરી કરી અને સ્વામી પાતા. ધીરે ધીરે કડકડિયાનો રોગ છે ઓછો થવા માંડ્યો. મહારાજની કૃપા કહીએ તો મહારાજની કૃપા અને પુરાણી સ્વામીને સેવા કહીએ તો પુરાણી સ્વામીની સેવા, એ બંનેના પ્રતાપે શહેરની અંદર, ગામડાઓની અંદર આ રોગના કારણે મૃત્યુનો આંક ખૂબ ઊંચો હતો, પણ ગોંડલ મંદિરમાં જેટલા સંતો પાર્ષદોને આ રોગ થયો એ તમામ સંતો પાર્ષદોની મહારાજે રક્ષા કરી, કોઈને કંઈ વાંધો ન આવ્યો. બધા સંતો પાર્ષદો સાજા થઈ ગયા. ધીરે ધીરે કડકડિયાનો રોગ જતો રહ્યો. રોગથી શહેર છે એ ઘેરાઈ ગયું હતું, એને ધીરે ધીરે કળવળવા માંડી. આપણે નથી, થોડીક માંડ કળવળી હતી ત્યાં પાછું વળી પાછું સેકન્ડ વેવ્સ ચાલુ થઈ ગયા. એ માંદાની માવજત માટે પુરાણી સ્વામી અને શાસ્ત્રીજી મહારાજે રાત દિવસ જોયા વિના સેવા કરી. સંતો બધા સાજા થયા પણ પુરાણી સ્વામીની તબિયત છે એ થોડી લથડી ગઈ, ઝીણો ઝીણો તાવ આવવા માંડ્યો. સ્વામી સમજી ગયા કે હવે આ તાવ આવ્યો છે ને એ ધામમાં લઈ જવા માટે આવ્યો છે, મહારાજ હવે ધામમાં તેડી જશે. અધિક ભાદરવા મહિનામાં સ્વામીએ કથા કરી, મહારાજે દર્શન આપ્યા. પછી એક ભાદરવો મહિનો ગયો અને પછી બીજો આસો મહિનો ગયો, એટલે બે મહિના થયા. બે મહિના પછી સ્વામીને આ તાવ આવ્યો. સ્વામી સમજી ગયા કે આ તાવ છે ને એ અગમના એંધાણ છે, મહારાજ આપણને તેડી જશે. સ્વામીને તાવની ચિંતા નહોતી પણ સ્વામીને ધામમાં જવાનો ઉત્સાહ હતો. મનમાં એમ હતું કે મહારાજ બે મહિના પહેલાં આવી ગયા હતા અને કહી ગયા હતા હવે આપણે મહારાજની સાથે ચાલી નીકળવું છે, એટલે તત્પર થઈ ગયા હતા. સ્વામી તૈયાર હતા. બીજી બાજુ સ્વામીને મનમાં એમ થયું કે સદગુરુ નારણદાસ સ્વામી અને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એ બંને સંતો, એમના દર્શન થઈ જાય ને તો સારું. એમ નારણદાસ સ્વામી બેવડા ભગવાન, અતિ હેત, સ્વામીને સાથે રહીને એટલી બધી સેવાઓ કરી, જૂનાગઢ મંદિરની હોય, નાની મોટી બીજી સેવાઓ હોય. નારણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી એ બંને સંતો બાલમુકુંદાસ સ્વામીની ડાબી જમણી આંખ કહેવાય. સ્વામી ધામમાં ગયા એનું એકાદ વર્ષ માન થયું હતું. અને એ બંને સંતો પાછા એટલા બધા સંપથી, સત્સંગની, સંતોની, હરિભક્તોની સેવા કરી, એટલે અરસપરસ આત્મીય ભાવ પણ એવો. પુરાણી સ્વામીના મનમાં એમ થયું કે નારણદાસ સ્વામી એમના દર્શન થઈ જાય, કૃષ્ણચરણદાસ સ્વામીના દર્શન થઈ જાય. સમાચાર મળ્યા કે સ્વામી દેરડી બિરાજે છે બાજુમાં. શાસ્ત્રીજી મહારાજને પુરાણી સ્વામીએ કહ્યું કે સાધુરામ, એક કાગળ અને કલમ ને ખડીઓ લેતા આવો, આપણે કાગળ લખવો છે. નારણદાસ સ્વામી દેરડી છે, માણસ મોકલીએ અને સ્વામી જો આવી જાય તો સ્વામીના દર્શન થઈ જાય. શાસ્ત્રીજી મહારાજ નાના સાધુ, સ્વામીની ઉંમર 18 વર્ષની હતી. સાધુ થયા એના હજી 1 મહિનો 1.5 મહિનો થયો છે. ભાદરવા વદી પાંચમ અને 1 મહિના જેવું થયું એમ. સ્વામીએ કાગળ લખાવ્યું કે અત્યારે તાવ આવે છે તો બંને સંતોને માલુમ થાય કે આ તાવ છે એ ધામમાં તેડી જવા માટે આવ્યો છે, માટે દર્શન દેવા પધારજો. કાગળ મળે એટલે વહેલાસર આવજો, એવું પછી નોંધ કરી સ્વામીએ. પુરાણી સ્વામીનો પત્ર લઈ અને માણસ છે દેરડી ગયો. સદગુરુ નારણદાસ સ્વામીએ પત્ર વાંચ્યો, કૃષ્ણચરણદાસ સ્વામીને વાત કરી કે આવી રીતે પુરાણી ધામમાં જવાની તૈયારી કરે છે. બંને સંતોને અતિ હેત, એટલે નારણદાસ સ્વામી પણ ઉતાવળા થયા. સાથે 20 સંતો લીધા કે ચાલો પુરાણી સ્વામી ધામમાં જાય છે, આપણે દર્શન કરવા માટે જવું છે. અને 20 સંતોને સાથે લઈ અને નારણદાસ સ્વામીને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એ બંને સંતો ગોંડલ આવ્યા. જ્યારે સ્વામી ગોંડલ આવ્યા એ વખતે સ્વામી ધર્મશાળાની અંદર પુરાણી સ્વામી પાટ ઉપર બેઠા બેઠા અને આગળ ગોંડલના સર ન્યાયાધીશ ગણેશભાઈ એ સામે નીચે બેઠા છે અને સ્વામી પાટ ઉપર બેઠા છે. અને પુરાણી સ્વામી કથા વાર્તા કરી અને ગણેશભાઈને સત્સંગ કરાવે છે. નારણદાસ સ્વામી અને કૃષ્ણચરણદાસ સ્વામી એ બંને સંતો આમ ધર્મશાળામાં ઉપર ચઢ્યા અને જોયું, તે તો સ્વામીને તાવ જેવું કંઈ દેખાય નહીં. એટલે નારણદાસ સ્વામીએ કૃષ્ણચરણદાસ સ્વામીને કહ્યું કે પુરાણી આપણને કાગળ લખીને બોલાવે છે કે તાવ આવ્યો છે અને મારા ધામમાં તેડી જશે, વહેલાસર આવજો. અને અહીંયા તો બેઠા બેઠા કથા કરે છે, એમાં કંઈ તાવ નખમાંય રોગ હોય એવું લાગતું નથી. એટલે પુરાણી સ્વામીએ કહ્યું કે સ્વામી, આ કથા વાર્તા કરું છું ને એટલે તાવનું દુઃખ છે એ વિસરાઈ જાય છે અને મન છે એ સહેજે મહારાજમાં રહે છે. એ સંતોએ કેવી યુક્તિ શોધી કાઢી કે જો એમનામ બેઠા રહીએ તો આપણું મન છે એ માયાનું છે, એ શરીરમાં ચોટ્યું રહેશે. અને એમના કરતાં ભગવત કથા વાર્તા કરીએ તો મન છે એ ભગવત કથા વાર્તામાં રહેશે. શાસ્ત્રીજી મહારાજ પણ છેલ્લે જ્યારે સ્વામી અહીંયા કથા કરતા ત્યારે હરિભક્તો એમ કે સ્વામી આજે તમને સારું ન હોય તો આજે કંઈ નહીં એમ. સ્વામી એમ કે ભલે સારું નથી પણ તો આજે કથા કરવી છે. ભગવાનના સ્વરૂપનું, ભગવાનના વચનોનું, ભગવાનના સિદ્ધાંતોનું મનન થાય એ જ્યારે સામેવાળાને સમજાવવાનો ઉત્સાહ જાગે ત્યારે શરીરના રોગ છે ને એ તો નજરમાં ન આવે. મહારાજે મધ્ય પ્રકરણના 29મા વચનામૃતમાં ભગવાનમાં જેને અતિ આસક્તિ થઈ હોય એમના કેવા લક્ષણ હોય એવા પ્રશ્નના જવાબમાં મહારાજે એવું કહ્યું છે, રોગે કરીને ગમે એવો અવરાઈ ગયો હોય પણ ભગવત કથા વાર્તાનો જો પ્રસંગ નીકળે તો જાણે કે કંઈ થયું નથી. એવી રીતે એ સાવધાન થઈ અને ભગવત કથા વાર્તાનું શ્રવણ કરે, કથા વાર્તા કરે. ગોપીનાથ પુરાણી સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ આ બંને સંતોમાં આપણને એવું દેખાય. હવે છેલ્લો જે તાવ આવ્યો હોય એ તાવ તો આપણને વચ્ચે આવે એવો નોર્મલ હોય. ધમ્મા તેડી જોવા માટે જે તાવ આવ્યો હોય એ તાવની પીડા પણ વધારે હોય, સહેજે વધારે હોય અત્યારે હોય એના કરતાં. પણ એવા સમયની અંદર પણ પુરાણી સ્વામી છે એમને મહારાજને કથા વાર્તા કરવામાં એટલો બધો રસ આવતો કે એમાં રોગ પણ એમને રોકી શકતા નહીં. કેવું હોય તો એવું કહી શકાય કે માયાના બંધનો તો ક્યાંય છેટા રહી ગયા, શરીરના ભાવોથી એ કેટલાય ઉપર ઉઠી ગયા હશે ત્યારે આવી અવસ્થાની અંદર આવું થાય. અને આપણે કણસતા હોઈએ રોગ આવે ત્યારે, એ આમ થઈ ગયું, એ આમ થઈ ગયું, બહુ માથું દુખે છે. આ સંતોની આખી રીત જગત છે ન્યારી. પુરાણી સ્વામીની માંદગીના સમાચાર જૂનાગઢ પણ પહોંચ્યા હતા એટલે જૂનાગઢથી પણ ઘણા સંતો સ્વામીના દર્શન માટે આવી ગયા. ધનતેરસનો દિવસ, આસોવદી તેરસ, પુરાણી સ્વામીના શરીરમાં તાવે જોર પકડ્યું. નાના મોટા સંતો સ્વામીની સેવામાં ખડે પગે શાસ્ત્રીજી મહારાજને ગુરુમાં અતિ હેત, અપાર હેત, એટલે સ્વામી પાસેથી ખસે જ નહીં. અને આમ કદાચ એવું પણ હોય કે સ્વામી યમદંડ વાંચ્યો હતો ને શાસ્ત્રીજી મહારાજને, એમાંથી વૈરાગ્ય થયો હતો એટલે ચારેક વર્ષ પહેલા સ્વામી યમદંડ વાંચ્યું, પછી ઘણી વખત વાંચ્યું હોય પણ પહેલી વખત જ્યારે વાંચ્યું એના જે સંસ્કારો પડી ગયા મનની અંદર કે અરે રે આવું થાય, આવી રીતે મરવાનું. અને એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ભક્ત જે ધામમાં જાય છે એ બધી વાત કરી છે. એટલે સ્વામી ઘણી વખત એમ કહેતા કે બાલમુકુંદા સ્વામીને એ ધામમાં ગયા ત્યારે હું ટગર ટગર જોયા કરું, મનમાં એમ થાય કેવી રીતે જાતા હશે, એક આશ્ચર્ય હોય. અને સહેજે યુવાન ઉંમર, 18 વર્ષની ઉંમર એટલે જિજ્ઞાસા હતી હોય એમ. બાલમુકુંદા સ્વામી વખતે તો હજી પાર્ષદમાં હતા એટલે એટલા બધા નજીક ન જઈ શકાય, પણ ગોપીનાથ પુરાણી સ્વામી એમની બાજુમાંથી સ્વામી ખસે નહીં. એક તો હેત અને બીજો આવા મોટા સમર્થ સંત એ મહારાજના ધામમાં જવાના છે તો કેવી રીતે જાય છે. ડૉક્ટર ઉમિયાશંકરભાઈ એ ખૂબ મહિમાપૂર્વક સેવા કરતા હતા. એમણે ઘણા ઉપચારો કર્યા. દેવપ્રસાદ સ્વામી, એમણે સ્વામીના શરીર ઉપર તાવ હતો એટલે ઠંડા પાણીના પોતા મૂકતા હતા, મીઠું નાખી અને પાણીના પોતા મૂકે એટલે તાવ છે એ ખેંચાઈ જાય અને શરીરમાં થોડું ઠંડક રહે. પણ તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. નારણદાસ સ્વામી અને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એ બંને પુરાણી સ્વામીની પાટની બાજુમાં ખુરશી નખાવી અને બંને સંતો બેઠા હોય અને માળા ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજા સંતો પાટ પાસે બેસી અને ધૂન ભજન ને કીર્તન કરતા હોય. ધનતેરસની રાત્રિ થઈ, અંધારું થયું. પુરાણી સ્વામીએ પોતાનું મન છે મહારાજમાં જોડી દીધું. મહારાજના આગમનની રાહ જોઈ રહ્યા હતા. નારણદાસ સ્વામી, એમણે બધા સંતો જાગતા હતા એટલે રાત્રે 11-1 વાગ્યા. નારણદાસ સ્વામીએ કહ્યું કે જે હમણાં સંતો આવ્યા છે એ રહો, અને જે પહેલાં આવેલા હતા એ જાઓ અને સૂઈ જાઓ. એટલે વારા ફરતી જાગીએ ને તો બધાને સેવાનો લાભ મળે અને બધા હાજર રહી શકે. એટલે પહેલાં જે સંતો આવ્યા હતા એ બધા સંતો ગયા, અને પાછળથી જે સંતો આવ્યા હતા એ બધા રોકાણા. પુરાણી સ્વામી છે, પાટી પર સુતા છે. આ બાજુ નાના સંતો એ મનમાં ધૂન ભજન કીર્તન કરે છે. નારણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજની સામે જોઈને કહ્યું, સાધુરામ, તમે આખા દિવસથી અહીંયા ખડે પગે ઊભા છો, તો તમે થોડીક વાર આડે પડખે થઈ જાઓ, થોડી વાર આરામ કરી લ્યો, હવે તમે પણ સૂઈ જાઓ. સ્વામીની આજ્ઞા થઈ એટલે શાસ્ત્રીજી મહારાજ પુરાણી સ્વામીની પાટથી થોડે દૂર ત્યાં નજીકમાં જ આસને ન ગયા, એ બાજુમાં સૂઈ ગયા. પણ નિંદર આવે નહીં, હેત એટલું બધું મનમાં એમ થાય કે હું જો સૂઈ ગયો અને મહારાજ સ્વામીને ધામમાં તેડી જશે તો આપણે ઊંઘતા રહી જઈએ. એટલે નિંદર આવે નહીં, આમથી આમ પડખા ફરે, ભજન કરે અને વારે વારે પુરાણી સ્વામીની સામે જોયા કરે. નારણદાસ સ્વામી બાજુમાં બેઠા છે, એ પણ માળા ફેરવે છે. થોડી વાર થઈ પછી શાસ્ત્રીજી મહારાજને આમ કાગ નિદ્રા જેવું આવ્યું, થોડી કમથી આમ નિંદર આવી. અને એ થોડીક નિંદર આવી એમાં સ્વપ્ન થયું. એ સ્વપ્નની અંદર શાસ્ત્રીજી મહારાજને એવું દેખાયું કે પુરાણી સ્વામીએ દેહ છોડી દીધો, પુરાણી સ્વામીનો આત્મા છે એ શરીરમાંથી બહાર નીકળ્યો, અને પછી પુરાણી સ્વામી છે એ જ એમના શરીરની નાડી તપાસે છે. અને સ્વામી છે એ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા. આવું સ્વપ્નની અંદર દેખાણું એટલે તરત ઝબકીને જાગી ગયા, બેબાકળા થઈ ગયા. આજુબાજુમાં જોયું સ્વામીને સંતો હજી બધા બેઠા છે, પરસેવો વળી ગયો. અતિશય હેત સ્વામી આવી રીતે ધામમાં જતા રહ્યા, અને મનમાં એમ થયું કે જતા રહ્યા કે શું. પણ બાજુમાં બંને સંતો બેઠા હતા, નારણદાસ સ્વામી અને પુરાણી સ્વામી બંને કંઈક વાતો કરતા હતા. શાસ્ત્રીજી મહારાજના જીવમાં જીવ આવ્યો, ધબકારા વધી ગયા હતા, શ્વાસ ચડી ગયો હતો. હવે આવું સ્વપ્ન થયું એ સ્વામી છે એટલે કોઈને કહેવાય પણ નહીં, તરત ઊભા થઈ ગયા કે હવે સૂવું નથી એમ. એટલે નારણદાસ સ્વામી બોલ્યા કે લ્યો પુરાણી, આ નાના સાધુ પણ જાગી ગયા, હવે અમે જઈએ અને અમે સ્નાન ને બધું કરી અને પૂજાપાઠ કરીએ એમ કહી, અને નારણદાસ સ્વામી છે એ પૂજાપાઠ સ્નાન માટે અને પૂજાપાઠ માટે પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ એ આમ ગમગીન થઈ ગયા, વિચારમગ્ન થઈ ગયા, આવું સ્વપ્ન મને આવ્યું, શું થશે, સ્વામી છોડીને જતા રહેશે. અતિ હેત, આંખમાં આંસુ આવી ગયા. આસોવદ 14 એટલે કાળી ચૌદશની વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાર સાડા ચાર વાગ્યા હશે. પુરાણી સ્વામીના મંડળના સૌથી મોટેરા સંત અક્ષર પ્રિયદાસ સ્વામી એ વહેલા પરવારી ગયા હતા અને ગૌશાળામાં જઈ અને ગાયોની સેવામાં નિરણ નાખવા સીધું કરવું એમાં લાગી ગયા હતા. છાણ ભેળું કરી નિરણ નાખતા હતા એ જ વખતે આમ આકાશમાંથી તેજનો એક મોટો લીસોટો આવતો હોય એવું દેખાણું, અને એ તેજનો લીસોટો મંદિરના શિખર ઉપર સ્થિર થયો અને ત્યાં બહુ મોટો તેજનો ગોળો દેખાણો, અને અક્ષરપ્રિયદાસ સ્વામીના છાણવાળા હાથ, અને સ્વામી આમ આશ્ચર્ય થયો એટલે તરત ઊભા થઈ ગયા અને સ્વામી જોતા રહ્યા. ત્યાં એ તેજની અંદર મહારાજ દેખાણા અને મહારાજ એ ગોળો શિખર ઉપર રહ્યો અને મહારાજ એ તેજમાંથી નીચે ઉતર્યા. આવું દર્શન અક્ષરપ્રિયદાસ સ્વામીને થયું એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીએ તરત દોટ મૂકી, ખબર પડી ગઈ કે સ્વામીને લેવા માટે મહારાજ પધાર્યા છે. એટલે દોડ્યા અને જોર જોરથી બૂમો પાડતા ગયા, એ સ્વામીને તેડવા માટે મહારાજ આવ્યા, દોડજો, સ્વામીને તેડવા માટે મહારાજ આવ્યા. છાણવાળા હાથે સ્વામી દોડ્યા. બીજી બાજુ નારણદાસ સ્વામી પૂજામાં બેઠા હતા અને મહારાજે પૂજામાં સ્વામીને દર્શન આપ્યા. અતિ તેજસ્વી સ્વરૂપ નારણદાસ સ્વામી પૂજામાં બેઠા અને મહારાજે દર્શન આપ્યા. માળા કરતા હશે સામે મહારાજને પધરાવ્યા અને અતિ તેજસ્વી સ્વરૂપે મહારાજે દર્શન આપ્યા અને મહારાજ કે અમે પુરાણીને લેવા આવ્યા છે, નીકળી ગયા મહારાજ તેજના રૂપમાં. એટલે તરત નારણદાસ સ્વામી ઊભા થયા. બાજુમાં કોઈ નાના સંત હશે એમને કહ્યું કે મારી પૂજા સંકેલી લેજો, મહારાજ પુરાણીને તેડવા આવ્યા છે અને હું ત્યાં જાઉં છું. એ દોડતા મહારાજના તેજના ગોળાની પાછળ નારણદાસ સ્વામી ગયા. આ બાજુ પુરાણી સ્વામી છે, શાંત મુદ્રામાં પાટ ઉપર પડ્યા છે. શાસ્ત્રીજી મહારાજ બાજુમાં છે, નારણદાસ સ્વામી દોડતા આવ્યા, અક્ષરપ્રિયદાસ સ્વામી દોડતા આવ્યા, બીજા સંતો આવી ગયા. નારણદાસ સ્વામીએ પુરાણી સ્વામીની નાડી હાથમાં લીધી, એકદમ નાડી ધીરી પડી ગઈ, પલ્સ રેટ છે ડાઉન થઈ ગઈ. થોડો પણ આમ શરીરમાં થડકો પણ ન આવ્યો. સેજે નિત્ર આમ એડકી આવે કે થોડોક આમ ખચકાટ થાય, થોડું શરીર ધ્રુજીએ, થોડો પણ થડકો પણ ન આવ્યો અને સ્વામીનો આત્મા છે એ શરીરમાંથી નીકળી ગયો. આ બંને સંતોને મહારાજે આવી રીતે દર્શન આપ્યા અને મહારાજ છે એ પુરાણી સ્વામીને શરીરમાંથી એવી રીતે લઈ લીધા જેવી રીતે માખણમાંથી મુવાળો નીકળે એવી રીતે સ્વામીના આત્માને મહારાજે શરીરમાંથી ખેંચી લીધો. મહારાજની સાથે પુરાણી સ્વામી છે એ અક્ષરધામમાં ગયા. તરત જ નારણદાસ સ્વામીએ કહ્યું કે નીચે પાથરો કંઈક અને આપણે સ્વામીના શરીરને નીચે લઈ લઈએ. શાસ્ત્રીજી મહારાજને માટે આ બધું નવું હતું, પહેલી વાર હતું એટલે આશ્ચર્ય ચકિત થઈ અને જોઈ રહ્યા હતા. નારણદાસ સ્વામીએ પુરાણી સ્વામીને ભોંય પથારીએ લીધા. પછી સ્વામીને ખબર પડી કે સ્વામી જતા રહ્યા છે એટલે સ્વામીની આંખમાંથી, શાસ્ત્રીજી મહારાજની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યા કે મારા ગુરુ મને મૂકીને જતા રહ્યા. પ્રભાતમાં અજવાળાઓ પથરાઈ રહ્યા છે, સંતો ધૂન ભજન કરવા માંડ્યા. જોત જોતામાં વાત છે આખા ગોંડલની અંદર પ્રસરી ગઈ. સ્વામી ધામમાં પધાર્યા છે એ સાંભળી અને હરિભક્તો પણ સ્વામીના અંતિમ દર્શન માટે આવવા માંડ્યા. ગોંડલ નરેશ ભગવતસિંહજી મહારાજે એવું લખાયું કે અમારે રાજ પરિવાર સહિત દર્શન થાય એમના માટે સ્વામીની પાલખી યાત્રા રાજમહેલના આગળના ભાગમાંથી નીકળે એવું કરજો. સ્વામીના દર્શનનો લાભ મળે. સ્વામીના મુખ ઉપર અતિશય કાંતિ. સ્વામી જ્યારે દેહમાં હતા અને જેવી શરીરમાં ચમક હતી એના કરતા વિશેષ ચમક એ સ્વામી ધામમાં ગયા પછી એમના શરીરમાં. કેવા દિવ્ય પ્રસંગો છે કે મહારાજ ધામમાં તેડી જાય, બબે સંતોને મહારાજ દિવ્ય દર્શન આપે, મંદિરના વચલા શિખર ઉપર તેજનો ગોળો સ્થિર થાય અને મહારાજ ત્યાંથી નીચે ઉતરે. ભગવાન જેવા સંતો જેમના દર્શન કરીએ, ભગવાનના બે વખત દર્શન કરીએ અને એ સંતોના એક વખત દર્શન કરો, બંનેનું પુણ્ય સરખું થાય, એવા સંતોની હાજરી અને આવી રીતે સમર્થ થકા ધામમાં જવું. વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં છેલ્લે છેલ્લે સ્વામીનો અભિષેક થયો. સંતોએ બધાએ સ્વામીને સ્નાન કરાવ્યું, આરતી ઉતારી, નવા વસ્ત્રો પહેરાવ્યા, જનોઈ પહેરાવી, સ્વામીના બાલમાં ચંદનની અર્ચા કરી ચાંદલો કર્યો. સ્વામીનું અંતિમ પૂજન થયું. સ્વામીને પાલખીમાં પધરાવ્યા. હીર ફેલ સમંગ હોય કુણું માખણ જેવું શરીર. અને સ્વામીની પાલખી યાત્રા ગોંડલના રાજમાર્ગ ઉપરથી નીકળી. નામદાર દરબાર ભગવતસિંહજી મહારાજ એમના દરબારમાંથી, એમના દરબારગઢની આગળ રાજમહેલની આગળથી જ્યારે પાલખી નીકળી ત્યારે એમણે ત્યાંથી દર્શન કર્યા. એમણે પણ સજળ નેત્રે, કારણ કે ઘણી વખત પુરાણી સ્વામીનો સત્સંગ કર્યો, અતિશય આત્મબુદ્ધિનું હેત અને આટલી નાની ઉંમરે ગુરુ છે એ ધામમાં જાય એમના હૃદયમાં પણ આઘાત હતો. એમની આંખો એ પાણીથી ભરાઈ ગઈ. સંતો ધૂન ભજન કરે છે એ પાલખી યાત્રા રાજદરબારની આગળથી નીકળી અને ગોંડલી નદીના કિનારે પહોંચી. નદીના કિનારે તુલસી ચંદન વગેરે કાષ્ટોથી ચિતા ગોઠવેલી હતી. સ્વામીનું પાર્થિવ શરીર ત્યાં પધરાવવામાં આવ્યું અને સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો. આ બાજુ પુરાણી સ્વામીના શરીરને અગ્નિદેવતા છે એ પંચભૂતમાં વિલીન કરી રહ્યા હતા અને હરિભક્તોનો વિશાળ સમુદાય દંડવટ પ્રદક્ષિણા એ કરી ધૂન ભજન અને કીર્તન કરતા હતા. પુરાણી સ્વામીના શિષ્ય કોઠારી સ્વામી કેશવ પ્રિયદાસજી સ્વામી હતા. એમને ગુરુની વિદાય થઈ એટલે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. કેશવ પ્રિયદાસ સ્વામીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈ નારણદાસ સ્વામી છે કે સુપ્રીદા સ્વામીની પાસે આવ્યા. એમનો હાથ હાથમાં ઝાલ્યો, એમને બાથમાં ઘાલી અને મળ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી તમે રડશો, ઢીલા ન પડો. આટલું જ્યાં સ્વામી આમ ધીરજ બંધાવે ત્યાં નારણદાસ સ્વામી ઢીલા પડી ગયા. નારણદાસ સ્વામીને પુરાણી સ્વામીનું આખું જીવન, એમણે સત્સંગને માટે જે સેવાઓ કરી એ નજર સમક્ષ આવી. પોતાને જે સાથ આપ્યો, એમનું જે સમર્પણ હતું સત્સંગને માટે, ભગવદીય સંતોને માટે, ભોળા ભલા ગામડાના અભણ ભક્તોથી માંડી અંડે ગોંડલ નરેશ સુધી એ સમર્પણ એમને યાદ આવ્યું. એમના હૃદયમાં એમ થયું કે હવે આવા સત્સંગનું ધ્યાન રાખનારા સાધુ બીજા કોણ. એટલે નારણદાસ સ્વામીથી ધ્રુસકું મુકાઈ ગયું. બધાયમાં નારણદાસ સ્વામી વડીલ હતા. કારબારી ભાણાભાઈ એમણે જોયું કે નારણદાસ સ્વામી ઢીલા પડી ગયા. સ્વામીની આંખમાંથી આંસુડાની ધાર અને ધ્રુસકે ને ધ્રુસકે સ્વામી રડે. કારબારી ભાણાભાઈ એ નારણદાસ સ્વામીની પાસે આવ્યા. સ્વામીને કહ્યું કે સ્વામી એ તમે ઢીલા પડી જશો તો બીજા બધા સંતો ભક્તોનું શું, તમે ધીરજ રાખો. નારણદાસ સ્વામી એ કારભારી ભાણાભાઈ એમની સામે જોઈ અને આંસુડા લૂછતા લૂછતા રૂંધાઈ ગયેલા સ્વરમાં સ્વામીએ કહ્યું કે ભાણાભાઈ હું પણ જાણું છું કે હું જો ઢીલો પડી જઈશ તો બધા ઢીલા પડી જશે, પણ શું કરું. પછી સ્વામી કંઈ બોલવા જાય એના પહેલાં વળી સ્વામીનો કંઠ રૂંધાઈ ગયો અને ધ્રુસકું મુકાઈ ગયું. બાજુમાં નાના સાધુ ધર્મજીવનદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઊભા હતા. સ્વામીએ એમનું કાંડું ઝાલ્યું અને થોડા દૂર નીકળી ગયા. ભાણાભાઈ સાથે ચાલ્યા. એક બાવળિયો એમની નીચે એ ઊભા રહ્યા. નારણદાસ સ્વામીને શાસ્ત્રીજી મહારાજનો હાથ ઝાલવો અને એક બાજુ લઈ જવા, આ પણ કંઈક શ્રીજી મહારાજની એવી અગમ્ય ઈચ્છાથી મહારાજ એમાં રહી અને આ ઘટનાને ઘટાવતા હશે. ભાણાભાઈને ઉદ્દેશીને સ્વામીએ વાત કરી. શાસ્ત્રીજી મહારાજ સાંભળે છે આ વાત. ગુરુ ગયા એમનું દુઃખ પણ છે અને બીજી બાજુ આવા ભગવાન જેવા સાધુ, એમને પુરાણી સ્વામીની સાથે કેવું આત્મીયતાનું હેત, અને એ આવી રીતે ધ્રુસકું મૂકી અને રડી પડે છે. એમને એવા નિર્દોષ હેતના દર્શન થાય છે, આધ્યાત્મિક હેતના દર્શન થાય છે. વિશેષ દર્શન તો હવે થવાના હતા. નારણદાસ સ્વામીએ કારબારી ભાણાભાઈને કહ્યું કે ભાણાભાઈ મારા ગુરુ બાલમુકુંદાસ સ્વામી જે દિવસે ધામમાં ગયા ને તે દિવસે હું આટલો ઢીલો નહોતો પીડ્યો. ગુરુ મારા ધામમાં ગયા તે દિવસે પણ હું આટલો ઢીલો નહોતો પીડ્યો, આ શબ્દો જ્યાં સંભળાણા. એટલે શાસ્ત્રીજી મહારાજ છે એ ચમકી ગયા હશે, આશ્ચર્ય થયું હશે. સેજે ગુરુમાં વિશેષ હેતુ હોય. અને ભાણાભાઈને પણ આશ્ચર્ય થયું એટલે એમણે પણ કાન સરવા કર્યા. નારણદાસ સ્વામી આગળ બોલ્યા, કારણ કે તે દિવસે પુરાણી સ્વામી જેવા સત્સંગના થાંભલારૂપ આભને ટેકો દે એવા સંત હાજર હતા, એટલે તે દિવસે મન આટલો ઢીલો નહોતો પડ્યો. અને આજે જ્યારે નજર નાખું છું એ સંતની વેદના કેટલી હશે, સત્સંગની ખેવના કેટલી હશે, કે આજે જ્યારે આખા સત્સંગમાં નજર ફેરવું છું તો એવા સત્સંગના થાંભલારૂપ, સત્સંગને ટેકો દે એવા સાધુ દેખાતા નથી. પુરાણી સ્વામી મહારાજના ધામમાં ગયા એટલે એમનો શોક કરવાનો ન હોય, પણ સત્સંગને ટેકો દે એવા સાધુ નથી દેખાતા ને એનું દુઃખ છે, એટલે ધ્રુસકું મુકાઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ એમના કુમળા હૃદયની અંદર આ શબ્દો છે ને આરપાર ઉતરી ગયા કે સત્સંગને ટેકો દે એવા સત્સંગના થાંભલારૂપ સાધુ દેખાતા નથી. એ સમર્થ સંતની આરસુ દ્રષ્ટિ એવું પામી શકતી હતી કે હવે સત્સંગ છે એ ધીરે ધીરે કસારાના આરે આવીને ઊભો છે. અને કદાચ શાસ્ત્રીજી મહારાજે આમ મનોમન નક્કી કર્યું છે, ક્યાંય લખ્યું નથી, સ્વામી ક્યારેય બોલ્યા પણ નથી, પણ સ્વામીના જીવન ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે સ્વામી પણ સત્સંગના થાંભલારૂપ થઈને જીવા, એમણે મનમાં નક્કી કર્યું હશે કે આ ગુણાતીત ગરવી પરંપરા એમને મારે જીવનમાં જીવવી અને બીજા એવું જીવી શકે એવું કરવું, પરંપરાનું વહન કરવું અને સત્સંગના થાંભલારૂપ થવું, એવું મનોમન કદાચ એમણે નક્કી કર્યું હશે. એટલે આ ઘટના, નારણદાસ સ્વામી ઘણા બધા સંતો હતા પણ એમાં શાસ્ત્રીજી મહારાજનું કાંડું પકડી અને સ્વામી લઈ ગયા, એટલે મહારાજને પ્રેરિત આ ઘટના હોય. ભગવાન સર્વ કરતા છે, નારણદાસ સ્વામીને ચિંતા છે સત્સંગનું ધ્યાન રાખનાર કોણ, અને ભગવાન સ્વામિનારાયણે જે મુક્તાત્માને મોકલ્યા છે એવા શાસ્ત્રીજી મહારાજે હાજર હતા, પણ ઉંમર નાની છે એટલે એમને આ સંદેશો નારણદાસ સ્વામી થકી વહાવવો હશે. અને મહારાજે નારણદાસ સ્વામીના હાથમાં શાસ્ત્રીજી મહારાજનું કાંડું પકડાવ્યું હશે અને મહારાજ નારણદાસ સ્વામીના હૃદયમાં રહી અને આ શબ્દો બોલ્યા અને શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં સ્પાર્ક થયો હશે. એટલે આ ઘટનાને પણ નાનીસૂની ઘટના ન કહી શકાય, ન ગણી શકાય. શાસ્ત્રીજી મહારાજે એ નારણદાસ સ્વામીના ભાવને, સત્સંગની ચિંતાને હૃદયમાં ધારણ કરી હશે. ખોખારો ખાઈ અને નારણદાસ સ્વામી એ સ્વસ્થ થયા. પાણાભાઈ પણ નારણદાસ સ્વામીની આ ચિંતા એમને જોઈ અને એ પણ ખૂબ આમ કહીએ તો વ્યથિત થયા અને કહીએ તો સહાનુભૂતિવાળા, હૃદયવાળા થયા. નારણદાસ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ અને પાણાભાઈ પાછા અગ્નિ સંસ્કાર ચાલતો હતો ત્યાં આવ્યા. સંતોને બધાને ધીરજ બંધાવી, સંતોએ બધાએ સ્નાન કર્યું. મંડળના સંતોમાં અક્ષરપ્રિયદાસ સ્વામી મોટા હતા એટલે સંતોને કહ્યું કે અક્ષરપ્રિયદાસ સ્વામીની આજ્ઞામાં રહેજો, એ મંડળધારી છે, અને સૌ સંતો સંપ રાખજો, શ્રીજી મહારાજને સંપ ગમે છે. આવી રીતે દિવ્ય થકા ભગવાન સ્વામિનારાયણ એમના મુક્તાત્માને પોતાના અક્ષરધામની અંદર લઈ ગયા અને સાથે નારણદાસ સ્વામી જેવા સંતો, શાસ્ત્રીજી મહારાજ જેવા સંતો, એમણે સત્સંગની જવાબદારીઓ સંભાળી. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જેવી રીતે એ મોટા સંતોએ, ગોપીનાથ પુરાણી સ્વામીએ, નારણદાસ સ્વામીએ ગુણાતીત સંત પરંપરા, ગુણાતીત જોક એમની ચિંતા કરી અને પોતાના જીવનમાં જીવી અને બીજાને જીવવા માટેની પ્રેરણાઓ આપી, એ પરંપરાને અનુસાર અમારું જીવન બને અને અમે એ પ્રમાણે જીવી શકીએ, તો યત્કિંચિત શ્રદ્ધાંજલિ કે ભાવાંજલિ એ સદગુરુ સંતોના ચરણોમાં અર્પી ગણાશે એવું અમારા જીવનમાં જીવવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.